ચાલું લાગે સ્વામી નારાયણના, સ્વામી નારાયણના વાલું લાગે, સ્વામી નારાયણના દિવસ મારા રુદિયાથી તરે, રાત દિવસ મારા રુદિયાથી તરે, રુદિયાથી તરે ચપિશ્યા તુજાં, જપિશ્યા તુજાં વાલું લાગે સ્વામી નારાયણના, સ્વામી નારાયણના વાલું લાગે સ્વામી નારાયણના. ચડતરેવા પાર ઉતરેવા, ચડતરેવા પાર ઉતરેવા, ઠરવાનું છે મારે થાં, ઠરવાનું છે મારે થાં વાલું લાગે સ્વામી નારાયણના, સ્વામી નારાયણના હાલું લાગે સ્વામી નારાયણના. સર્વોપરિ શ્યામ છે તરવીરનું, સર્વોપરિ શ્યામ છે નરવીરનું, સુંદર સુખડાનું સુખડાનું વાલું લાગે સ્વામી નારાયણના, સ્વામી નારાયણના વાલું લાગે સ્વામી નારાયણના. ભોળા નંદના તને ભજતા, નિષ્કુળ નંદના તને ભજતા, નિષ્કુળ નંદના તને ભજતા, તને ભજતા વારે તેનું નહીં કા, વારે તેનું નહીં કા, વાલું લાગે સ્વામી નારાયણ, સ્વામી નારાયણ ના, સ્વામી નારાયણ ના, સ્વામી નારાયણ. સ્વામી નારાયણ સ્વામી નારાયણ. સ્વામી નારાયણ. સહજાનંદ સ્વામી મહારાજની જય, હરિ કૃષ્ણ મહારાજની જય, સ્વામિનારાયણ ભગવાનની જય. વરણી વૈશરમણીય દર્શનમ મંદહાસરુચિરાનનં ભુજં પૂજિતં સુરનરોતમેર્મુદા ધર્મનંદનમહં વિચિંતયે. નિજાશ્રિતાનાં સકલાર્તિહંતા સદ્ધર્મ ભક્તે યવનં વિધાતા, દાતા સુખાનાં મનસેપ્સિતાનાં તનોતુ કૃષ્ણો ખિલ મંગલમ નહ. ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. ઓમ શ્રી હરિ કૃષ્ણાય નમો નમઃ. ઓમ શ્રી પૂર્ણ પુરુષોત્તમાય નમો નમઃ. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. સંવત 1877ના માક્ષરવદી તેરસને દિવસ રાત્રિને સમયે શ્રીજી મહારાજ ગામ શ્રી લોયા મધ્યે સુરા ભક્તના દરબારમાં વિરાજમાન હતા અને ધોળો ફેંટો માથે બાંધ્યો હતો તથા બીજે ધોળે ફેંટે કરીને બોકાની વાળી હતી તથા ગરમ પોષની રાતી ડગલી પહેરી હતી તથા ધોળો ખેસ પહેર્યો હતો ને ધોળો ચોફાળ ને ધોળી પછેડી તે ભેગા કરીને ઉઠ્યા હતા ને પોતાના મુખારવિંદની આગળ દેશ દેશના હરિભક્તની સભા તથા પરમહંસની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ કૃપા કરીને બોલ્યા, જે આ જીવ છે તે અધ્યાત્મ અધિભૂત અને અધિદેવપણે કરીને સર્વદેહમાં નખશિખા પર્યંત વ્યાપીને રહ્યો છે અને દેવતા અને ઇન્દ્રિયો રૂપે કરીને જીવનું ભોગતાપણું છે, પણ દેવતા ઇન્દ્રિયોથી પૃથકપણે ભોગતા નથી. ત્યારે નિત્યાનંદ સ્વામીએ આશંકા કરી, જે હે મહારાજ, ત્યારે એમ કહેવાય છે જે જીવ જે તે સામાન્યપણે સર્વદેહમાં વ્યાપીને વિશેષપણે હૃદયાકાશમાં રહ્યો છે, ત્યારે સર્વે ઠેકાણે સરખું જાણપણું નથી જણાતું, તેનું કેમ સમજવું? પછી શ્રીજી મહારાજ બોલ્યા, જેમ સૂર્ય છે તે કિરણે કરીને સર્વ પદાર્થમાં વ્યાપીને રહ્યો છે, પણ આગળ જેવું પદાર્થ છે ત્યાં તેવો સૂર્યનો પ્રકાશ જણાય છે, કેમ જે કાચની ભૂમિ હોય તથા સ્વચ્છ નિર્મળ પાણી હોય ત્યાં જેવી રીતે સૂર્યનો શુદ્ધ પ્રકાશ જણાય છે, તેવી રીતે પાણાની ભૂમિ, રેતીની ભૂમિ તથા ડોળાયેલું પાણી તેમાં જણાતો નથી. એવી રીતે સૂર્યના પ્રકાશમાં ન્યૂન અધિકપણું જણાય છે, તેમ એ જીવ ઇન્દ્રિયો અંતઃકરણ ગોલોક એ સર્વેને વિશે સમાનપણે રહ્યો છે, પણ ઇન્દ્રિયોને વિશે સ્વચ્છપણું છે માટે તેને વિશે વિશેષ પ્રકાશ જણાય છે. જુઓને, નેત્રમાં જેવું તેજ જણાય છે તેવું નાક કાનમાં કોઈ દિવસ જણાય છે? નથી જણાતું. અને ચાર અંતઃકરણનું અતિ સ્વચ્છપણું છે તો ત્યાં જીવનો અધિક પ્રકાશ જણાય છે અને બીજા ઇન્દ્રિયોમાં ન્યૂન જણાય છે, પણ જીવ તો સર્વદેહને વિશે સમાનપણે રહ્યો છે. ત્યારે બ્રહ્માનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો, જે એ જીવને કેટલાક તો તારા જેવો દેખે છે તથા દીવાની જ્યોત જેવો દેખે છે તથા બપોરિયા જેવો દેખે છે, તે કેમ સમજવું? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા, જે એ તો એમ છે, જે જેમ જેને અક્ષી વિદ્યા છે તેને નેત્ર દ્વારા એ જીવનું દર્શન થાય છે ને તેને વિશે ભગવાનની મૂર્તિને પણ દેખે છે, તેમ જેને ઇન્દ્રિય દ્વારા લક્ષ્ય થયો તે તેવો આત્માને દેખે છે, જેમ કાચનું પૂતળું મનુષ્યને આકારે કર્યું હોય તેને જે જે અવયવ તથા મુવાળા તથા નાળીઓ તે સર્વે કાચની હોય ને તે પૂતળાની માહિલી કોરે તેજ ભર્યું હોય તે તેજ દેખાય, તે જેવો ભૂંગળીનો અવકાશ હોય તે પ્રમાણે દેખાય છે, પણ સમગ્ર નથી દેખાતું. તેમ એ જીવનું સ્વરૂપ જેણે જેવું દીઠું છે તેવું તે કહે છે, પણ એની નિરાવરણ દ્રષ્ટિ નથી થઈ માટે એને જેવો આત્મા છે તેવો નથી દેખાતો. અને જ્યારે એની નિરાવરણ દ્રષ્ટિ થઈને આત્મા કાર્ય થાય છે ત્યારે ઇન્દ્રિયોના ગોલોકના જે વિભાગ તે એની દ્રષ્ટિમાં નથી આવતા ને જેવો આત્મા છે તેવો જણાય છે. જેમ જે આકાશની દ્રષ્ટિને પામ્યો હોય તેની દ્રષ્ટિમાં બીજા ચાર ભૂત નથી આવતા, તેમ જેની નિરાવરણ દ્રષ્ટિ થાય છે તેને ગોલોક, ઇન્દ્રિયો, દેવતા, અંતઃકરણ તેણે કરીને જણાતા જે જીવના પ્રકાશના ભેદ તે દ્રષ્ટિમાં નથી આવતા ને જેવો જીવ છે તેવો યથાર્થપણે જણાય છે, યથાર્થ જણાય છે, અને ભેદ દ્રષ્ટિવાળાને જેવો છે તેવો નથી જણાતો. જેમ કોઈકે ગાયનું પૂંછડું દીઠું, કોઈ કે મુખ દીઠું, ખૂન દીઠો, પેટ દીઠું, સ્તન દીઠો, તેણે જે જે અંગ દીઠું તે ગાયનું જ દીઠું છે, પણ જેવી ગાય છે તેવી કોઈએ દીઠી નથી. અને એક અંગ દીઠું માટે ગાય દીઠી પણ કહેવાય, તેમ આત્માના પ્રકાશનું દર્શન જેટલું જેને ઇન્દ્રિયો દ્વારા અથવા અંતઃકરણ દ્વારા થયું તેટલો તે આત્મદર્શી કહેવાય, પણ સમ્યક આત્મદર્શન એને કહેવાય નહીં. માટે અમે તો એ જીવને વિશે એવી રીતે સામાન્ય વિશેષપણું કહીએ છીએ. ત્યારે નિત્યાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો, જે એ મહારાજ, તમે જીવને તો નિરાકાર કહ્યો, ત્યારે તે જીવને વિશે ભગવાન રહ્યા છે તે પણ અલિંગપણે રહ્યા છે કે મૂર્તિમાન રહ્યા છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે ભગવાન તો ઇન્દ્રિયો, દેવતા, અંતઃકરણ અને જીવ એ સર્વના આશ્રયપણે રહ્યા છે તે શ્રીકૃષ્ણ ભગવાને ઉદ્ધવ ભેળે ગોપીઓને કહેવરાવ્યું છે. જે ઇન્દ્રિયો, અંતઃકરણ, દેવતા અને જીવ તેના આશ્રયપણે કરીને તમારે સમીપે હું રહ્યો છું, જેમ પંચમહાભૂત બ્રહ્માંડને વિશે રહ્યા છે ને તેના તેજ સર્વના દેહમાં રહ્યા છે, તેમ જે હું આ મથુરામાં રહ્યો છું તે તો જેમ મહાભૂત વિશેષપણે કરીને બ્રહ્માંડને વિશે રહ્યા છે તેમ રહ્યો છું, અને જેમ એ ભૂત જીવોના દેહમાં સામાન્યપણે રહ્યા છે તેમ હું તમારે પાસે રહ્યો છું, અને જે હું દેખાતો નથી તે તો તમારા ચિત્તની વૃત્તિનો મારે વિશે નિરોધ થાય તેને અર્થે નથી દેખાતો, પણ રહ્યો તો મૂર્તિમાન છું. ત્યારે વળી નિત્યાનંદ સ્વામીએ પૂછ્યું, જે એ મહારાજ, એ ભગવાન ઇન્દ્રિયાદિકના આશ્રયપણે રહ્યા છે તે પુરુષ રૂપે કરીને રહ્યા છે કે અક્ષર રૂપે કરીને રહ્યા છે કે પોતે સ્વયં પુરુષોત્તમપણે રહ્યા છે? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા, જે જીવ, પુરુષ, અક્ષર અને પુરુષોત્તમ એ સર્વેનું તેજ પ્રકાશપણે તો સજાતીય છે, માટે એમના પ્રકાશના ભેદ પાડવાને કોઈ સમર્થ છે નહીં. અને ભેદ તો અતિશય છે, પણ તે ભેદને દેખવાને કોઈ સમર્થ નથી, અને જેને એ ભગવાન કૃપા કરે છે તેણે કરીને તેને પ્રકાશમય એવો દિવ્ય દેહ બંધાય છે. પછી તે એમ જાણે છે, જે આ હું છું ને આ પુરુષ છે ને આ અક્ષર છે ને એ સર્વેથી વિલક્ષણ એવા જે આ પુરુષોત્તમ છે, એવી રીતે તે સર્વને પૃથકપણે દેખે છે ને એમના પ્રકાશને પણ વિલક્ષણપણે દેખે છે, પણ બીજો તો કોઈ પૃથક દેખવાને અર્થે સમર્થ થાય નહીં. માટે એ ભગવાન સુજે એ રૂપે કરીને રહ્યા છે, પણ પોતે જ રહ્યા છે. અને વેદાંત જે ઉપનિષદ તથા યોગ તથા સાંખ્ય એ ત્રણ શાસ્ત્ર સનાતન છે, તે શ્રીકૃષ્ણ પરમાત્માનું જ વર્ણન કરે છે. તે ત્રણ શાસ્ત્રના મત તમને અમે પૃથક પૃથકપણે કરીને કહીએ તે સાંભળો. તેમાં જે સાંખ્યવાળા છે તે તો 24 તત્વને કહીને તેથી પર 25માં પરમાત્માને કહે છે, પણ જીવ ઈશ્વરને પૃથકપણે નથી કહેતા. તેનો એ અભિપ્રાય છે, જે તત્વ છે તે જીવ વિનાના હોય નહીં, માટે તત્વ ભેળો તદાત્મકપણે રહ્યો છે જે જીવ તેને તત્વરૂપે જ કહે છે, પણ તત્વ થકી પૃથક નથી કહેતા. અને જેમ જીવને 24 તત્વરૂપ માને છે તે બ્રહ્માંડાભિમાની જે ઈશ્વર તેને પણ 24 તત્વરૂપે માને છે, એવી રીતે જીવ ઈશ્વર એ બેયને તત્વરૂપ માનીને તત્વ ભેળે જ એને ગણે છે, પણ તત્વથી નોખા નથી ગણતા. અને એ 25માં પરમાત્માને કહે છે, એ સાંખ્યનો મત છે, પણ એમ ન સમજવું જે જીવ નથી, કાં જે સાંખ્યવાળા ષટ સંપત્તિ, શ્રવણ, મનન, નિધિધ્યાસ આદિ સાધન કહ્યા છે તે જીવને જ કરવાના કહ્યા છે. પછી તે સાધને કરીને વિચારને પામે ને તે વિચારે કરીને તત્વ થકી પોતે નોખો પડે ને પોતાને બ્રહ્મરૂપ માનીને પરમાત્માને ભજે, એવી રીતે સાંખ્ય મત છે. તે મોક્ષ ધર્મમાં શુકજી પ્રત્યે નારદજીએ કહ્યું છે, જે ત્યજ ધર્મમ અધર્મમ ચ ઉભે સત્યાનુતે ત્યજ, ઉભે સત્યાનૃતે ત્યક્ત્વા એન ત્યજસી તત્યજ. એનો એમ અર્થ છે જે જ્યારે મુમુક્ષુ આત્મવિચાર કરવા બેસે ત્યારે તેને આડા જે ધર્મરૂપ અથવા અધર્મરૂપ, સત્યરૂપ અસત્યરૂપ જે જે સંકલ્પ આવે તેનો ત્યાગ કરીને અને જે વિચારે કરીને એને તજે છે તે વિચારનો પણ ત્યાગ કરીને બ્રહ્મરૂપે રહેવું, પણ દેહે કરીને ધર્મરૂપ નિયમનો ત્યાગ કરવો કહ્યો નથી, એ શ્લોકનો એ અર્થ છે. અને યોગવાળા છે તે 24 તત્વને પૃથક ગણે છે ને જીવ ઈશ્વરને 25મા કહે છે ને પરમાત્માને 26મા કહે છે અને વિવેકે કરીને 25માને તત્વ થકી પૃથક સમજીને તેને વિશે પોતાપણાની દૃઢતા માનીને 24 તત્વની જે વૃત્તિઓ તેનો પિંડી ભાવ કરીને બળાત્કારે 26માને વિશે રાખે પણ વિશેષ સન્મુખ જવા દે નહીં અને એમ સમજે જે મારી વૃત્તિ ભગવાનને મૂકીને બીજે ઠેકાણે જશે તો મને સંસ્કૃતિ થશે, માટે અતિ આગ્રહ કરીને ઇન્દ્રિયો અંતઃકરણની જે વૃત્તિઓ તેને ભગવાનને વિશે રાખે. અને જે સાંખ્યવાળો છે તે તો એમ સમજે જે મારે ઇન્દ્રિયો અંતઃકરણ જ નથી તો જશે ક્યાં, માટે પોતાને બ્રહ્મરૂપ માનીને નિર્ભય રહે છે. અને જે યોગવાળો છે તે તો ડરતો જ રહે છે, જેમ કોઈ પુરુષના હાથમાં તેલનું માથા લગણ ભરેલું પાત્ર હોય ને તે પુરુષને પગથિયાને ઉપર ઊંચે ચઢવું હોય ને બે કોરથી ઉઘાડી તલવારવાળા પુરુષ ડરાવવાને ઊભા રહ્યા હોય ને તે તેલને ઢળવા દેવું ન હોય ને તે પુરુષ જેવો ભયને પામે તેમ યોગવાળો વિષય થકી બી અને ભગવાનને વિશે વૃત્તિઓને રાખે છે, એ યોગનો મત છે. અને વેદાંત જે ઉપનિષદ તેનો મત એ છે જે સર્વના અતિશય મોટા કારણ એવા જે પુરુષોત્તમ નારાયણ બ્રહ્મ તેનું જ ગ્રહણ કરીને બીજા સર્વેને મિથ્યા માને છે, જેમ આકાશની દ્રષ્ટિને જે પામ્યો હોય તે બીજા તત્વને દેખે નહીં તેમ એ બ્રહ્મને જે દેખતો હોય તે બીજા કોઈને દેખે નહીં એવી રીતે વેદાંતનો મત છે. ઇતિ વચનામૃતમ લોયાનું 15મું વચનામૃતમ જે થયું. સહજાનંદ સ્વામી મહારાજની જય. હે મહારાજ. કમલેશ ભગત બોલો. અઘરું આવ્યું. મનીષ ભગત શેઠ બોલો. આપણે શું આવ્યું? મગન ભગત જીવરાજ ભગત હું કે ઘેડ સાહેબ હું કહો છો? વેદાંત શાસ્ત્ર. સરસ. લોયાના 15મા વચનામૃતની અંદર મહારાજે વચનામૃતની શરૂઆત જ કૃપા વાક્યથી કરી છે. ગહન અધ્યાત્મનો વિષય પણ બહુ લોકભોગ્ય સરળ દ્રષ્ટાંતો દ્વારા સમજાવ્યો છે. આ વચનામૃત દ્વારા મહારાજ એક તો જીવાત્માનું સ્વરૂપ કેવું છે એ ઓળખાવવા માગે છે, અને સાથે જે સનાતન હિન્દુ ધર્મની ધરોહરના મુખ્ય ગ્રંથો છે, સાંખ્યશાસ્ત્ર, યોગશાસ્ત્ર અને વેદાંત શાસ્ત્ર, એનો મુખ્ય વિષય કયો છે એ દરેક શાસ્ત્રનું પ્રતિપાદનનું કેન્દ્રબિંદુ કયું છે એ શાસ્ત્ર પાસેથી ભગવાનને માર્ગે આગળ ચાલનારા કોઈ પણ સાધક હોય, ભક્ત હોય, મુમુક્ષુ હોય, એમણે શું શીખવાનું છે, એ શાસ્ત્રની અંદર ભગવત તત્વ અને સૃષ્ટિ સર્જનના તત્વો જે છે એ વિશેની સમજણ કયા પ્રકારની છે એનું નિરૂપણ કર્યું છે. સાથે ઇન્દ્રિયો અંતઃકરણના આધાર વિના જીવ છે એ ક્યારેય કરતા પણ થતો નથી અને ભોગતા પણ થતો નથી, એનું પણ મારે જે આમાં નિરૂપણ કર્યું છે. વચનામૃતની શરૂઆતમાં જ મહારાજે એવું કીધું કે અધિભૂત, અધિદેવ અને અધ્યાત્મપણે જીવ વ્યાપીને દેહમાં કાર્ય કરે છે. ત્રણ શબ્દ પ્રયોગ કર્યા, આમ તો સાંભળવામાં બહુ ઓછા આવતા હોય, પાઠ કર્યા હોય એટલે પાઠમાં આવ્યા હોય, અને આવ્યા હોય એવા પાછા બોલો તો ખરા, કારણ કે આપણે વિચારની સાધના કે સમજણની સાધના બહુ ઓછી કરતા હોય, અને કોઈ પણ જ્ઞાન છે એ જ્યારે સમજાય ને ત્યારે જ એનો સ્વીકાર થાય છે. એટલે શ્રવણ, મનન, નિધિધ્યાસ વગેરે રીત શાસ્ત્રમાં બતાવી તો પછી એનો સાક્ષાત્કાર થાય. કોઈ પણ એક પ્રકારનું જ્ઞાન થયું એટલે એનો સીધો જીવનમાં ઇમ્પ્લિમેન્ટ થાય તો જ એને જ્ઞાન થયું કહેવાય. સર્પ છે, વીસી છે, આ ઇલેક્ટ્રિકનો કરંટ છે, એનો અનુભવ બધાને થયો હોય? સર્પ કોઈને કરીડો છે? હે, વીછી કરીડો હોય આ, પણ એક વખત કરીડો હોય અને જેને ન કરીડો હોય એ બે જોવે તો શું થાય? કેટલું જ્ઞાન છે એ અનુભૂતિ દ્વારા મળ્યું હોય એ ક્યારે ભૂલાય નહીં, અને કેટલું જ્ઞાન હોય ને એ બીજાને થયું હોય ને એને જોયું હોય પેલાને બરોબર ડંખ માર્યો હોય ને એ વળ ખાતો હોય, અને બીજી વાર આપણે વીછી જોઈએ તો વીછી ને હારવાર બીજું શું દેખાય? એટલે આપણે શું કરીએ કે એનાથી છેટા રહેવાય. એટલે શાસ્ત્રકારોએ એવો નિયમ, એક સિદ્ધાંત આપ્યો કે કોઈ પણ જ્ઞાન થાય ને એટલે એ પ્રકારે વ્યક્તિનો વ્યવહાર થવો જોઈએ, એને જ્ઞાન થયું કહેવાય. પછી એ સ્વાનુભૂતિગત હોય, પર અનુભૂતિગત હોય, શ્રવણગત હોય, કોઈ પણ પ્રકારે હોય, કેટલુંક સાંભળેલું હોય. અત્યારે વિજ્ઞાન કેટલાક સિદ્ધાંતો એ સાબિત કરીને આપે કે એટલી એટલી વસ્તુને આમ કરો એટલે આમ થાય. વિસ્ફોટક હોય, રાસાયણિક પ્રક્રિયાઓના સિદ્ધાંતો સૂત્રો બધા જે આપ્યા હોય તે શું હોય છે? પદાર્થો અલગ અલગ છે પણ એનું યોગ્ય માત્રામાં, યોગ્ય પ્રક્રિયાથી જ્યારે સંમિશ્રણ કરવામાં આવે ત્યારે એમાંથી વિઘટિત થઈ અને જે પ્રક્રિયા, જે નિર્માણ થાય, તો એ સિદ્ધાંત આપ્યા છે. તો કેટલાક આપણે કર્યા ન હોય પણ સાંભળ્યા હોય તો એ માની લઈએ કે નહીં? વીજળી પ્રવાહ આ રીતે કામ કરે છે અને એનું અડે તો આનું પરિણામ આ આવે છે. તો આપણે કોઈ દિવસ આ કીધું છે સાચું છે ખોટું એવું પ્રેક્ટિકલ અનુભવ કરીએ તો એ જ્ઞાન થઈ ગયું. એ જ્ઞાન કેના દ્વારા થયું? શ્રવણ દ્વારા, સાંભળ્યું એટલે તુરંત એ પ્રકારે વ્યવહારાનુગુણ્યમ જ્ઞાનમ. જ્ઞાન એને જ કહેવાય કે જે આપણા જીવનની અંદર વ્યવહારમાં, ક્રિયામાં એનું ઇમ્પ્લિમેન્ટ થાય. મહારાજે અહીંયા જીવના કર્તાપણા અને ભોગતાપણા માટે મહારાજ કે અધ્યાત્મ, અધિભૂત અને અધિદેવપણે જીવ છે એ વ્યાપીને દેહમાં કાર્ય કરે છે. જીવાત્મા એ આ ત્રણના માધ્યમ વિના કોઈ પણ કર્મ કરી શકતો નથી અને આ ત્રણ જ્યારે એને મળે છે ત્યારે જ એ કર્મ એને ભોગતાપણાનો કે એના સંસ્કારો વગેરે એની અંદર લાગે છે. આત્મની અધિકૃત્ય વર્તતે ઇતિ અધ્યાત્મમ. અધ્યાત્મ એટલે અતિ સૂક્ષ્મ દેહના અર્થમાં અહીંયા મહારાજે શબ્દ પ્રયોગ કર્યો છે, ખાસ કરીને મનને કેન્દ્ર સ્થાને રાખીને. જીવાત્મા છે પણ અધ્યાત્મ એટલે મન આદિક જે સૂક્ષ્મ તત્વો છે એ ન હોય તો જીવાત્મા એ કર્મ ભોગતા કે કર્મ કરતા ક્યારે બની શકે નહીં. અધિભૂત એટલે સ્થૂળ શરીર અને સ્થૂળ શરીરની સાથે ઇન્દ્રિયોના જે ગોલોક છે, ઇન્સ્ટ્રુમેન્ટ, ફંક્શનો, મન આવી ગયું, સાથે ઇન્દ્રિયો અને એના ગોલોક આવી ગયા. મન હોય પણ બીજા કોઈ પણ ઇન્દ્રિયો કર્મ કરવા માટેના સાધન ન હોય તો જીવ કર્મ કે કર્મ કરવા માટે ભોગતા, એની પ્રવૃત્તિ ક્યારેય પણ શક્ય ન બને. અને અધિદેવ દેવતાને સંબંધિત જીવાત્મા પાસે જે કાંઈ શક્તિઓ છે, મન આવી ગયું, ઇન્દ્રિયો અંતઃકરણ આવી ગયા, એના ગોલોક એટલે સાધનો આવી ગયા, ફંક્શનો. પણ ઘણી વખત પ્રેક્ટિકલ ખબર હોય જ્યારે ઉંમર થઈ હોય, આયુષ્ય પૂરી થવાની હોય, ત્યારે આંખ જેવી જ આંખ દેખાતી હોય, મન પણ હોય, છતાંય એને દેખવાનું બંધ થઈ ગયું હોય, એટલે પછી અનુભૂતિવાળા જ વડીલો હોય એ શું કહે કે હવે દેવતા ઉઠી ગયા. એવું કહેવાવાળા કદાચ આ વચનામૃત ભણ્યા નહીં હોય, અભ્યાસ નહીં કર્યો હોય, પણ એક પરંપરાગત એને એ જ્ઞાન હતું. આપતા પરંપરા જે વડીલોની હતી, શિષ્ટ પુરુષો દ્વારા એણે એવું સાંભળીને શીખેલું. પછી એનું તાત્વિક વિવેચન એને આવડે નહીં કે કઈ રીતે આખું ફંક્શન વર્ક કરે છે, એ એને ખબર ન હોય, પણ શબ્દ પ્રયોગ શું કરતા હોય કે હવે એના દેવતા ઉઠી ગયા છે. અધિદેવ એટલે કે દેવતા સંબંધી જીવાત્મા પાસે જે જે શક્તિઓ છે, એ બધી શક્તિઓ આ ત્રણેયનું જ્યારે મિકેનિઝમ થાય, ત્યારે જીવાત્મા છે એ કોઈ પણ કર્મ કરતા અને ભોગતા તરીકે એ આ બધું જ કરી શકે છે. આમ જીવાત્મા છે એ પોતે સ્વતંત્ર છે, છતાંય કર્મ કરવા માટે, પછી એ કર્મ ભોગ કે કર્મ સર્જન કે કર્મની નિવૃત્તિ, એક નવા કર્મ ઊભા કરવા રૂપ, એક ભોગ સંસ્કાર રૂપ. એટલે ગીતામાં કૃષ્ણ ભગવાને કીધું ને કે આ ઇન્દ્રિયો અંતઃકરણ હું જે કાંઈ આપું છું જીવાત્માને, તો માત્રાર્થમ ચ ભવાર્થમ ચ આત્મનેવાય કલ્પતે. અને એ જ સાધન દ્વારા સમજદારીના અભાવમાં, સત્સંગના અભાવમાં, જ્ઞાનના અભાવમાં, શાસ્ત્ર નિષિદ્ધ વિપરીત કર્મ કરીને જીવાત્મા નવા કર્મ ભોગ પણ એમાંથી ઊભા કરે છે. આ ત્રણના સંયોજન વિના જીવાત્મા કોઈ પણ કર્મ કરતા કે ભોગતા ક્યારે બની શકતો નથી. પ્રારંભના પહેલા તબક્કાની અંદર આ વચનામૃતમાં મહારાજ એક તો જીવાત્માનું સ્વરૂપ કેવું છે, અને એ જીવાત્મા કર્મ ભોગ માટે, કર્મ કરતા માટે અને કર્મ નિવૃત્તિ માટે કેવી રીતે પ્રવૃત્ત થાય છે અને એમાં કોની કોની સહાય છે, ત્યારે એ કરવા સમર્થ બને છે એની મહારાજે વાત કરી છે. અધ્યાત્મ, અધિભૂત અને અધિદેવ, બહુ સુંદર મહારાજે દ્રષ્ટાંત આપ્યું. જેમ દર્શન શક્તિ છે, આંખથી જોવાનું કરીએ છીએ, પણ સૂર્યની મદદ વિના એ ક્યારે શક્ય બનતું? આંખમાં છે પણ છતાંય જરૂર કોની પડે છે? દેવતાની. એમ દરેક ઇન્દ્રિયોના એક એક દેવતા છે, અને દેવતા જ્યારે હાજર હોય ત્યારે જ ઇન્દ્રિયો દ્વારા કાર્ય શક્ય બને છે. ગીતામાં કૃષ્ણ ભગવાને થોડું એમાં વિશેષ નિરૂપણ કર્યું. ગોપાળાનંદ સ્વામીએ ગીતાભાષ્ય લખ્યું તો એમાં પણ સ્વામિનારાયણ ભગવાને બતાવેલી કર્મ નિવૃત્તિ અને કર્મ સંસ્કૃતિ અને કર્મ ભોગપણાની જે પ્રક્રિયાઓ છે, જીવ છે એ જ્યારે ઇન્દ્રિયો અંતઃકરણ અને આ ત્રણ જે બતાવ્યા, અધિભૂત, અધિદેવ અને અધ્યાત્મ, એના સહયોગ દ્વારા જ્યારે એ કર્મ પ્રવૃત્ત થાય છે, પણ એ કર્મમાં જ્યારે કર્તા વૃત્તિ જોડાય છે, કે આ મેં કર્યું, એવો જ્યારે પોતામાં કર્તૃત્વ ભાવ ઉત્પન્ન થાય છે, એ કરતા એ જ એને ભોગતાનું કારણ બને છે. અને જે વ્યક્તિ પોતાને કરતા માને છે કે મેં કર્યું, તો એના સારા અને નરસા ફળનો જવાબદાર કોણ? બસ જગ જાહેર છે. સારું કે નરસું થયું એ વાત પછી, પણ એક વખત પોતે કમિટમેન્ટ કરી લીધું કે આ મેં, પછી એમાં માણસની બુદ્ધિ ચતુરાઈ ડાપણીએ ભળે, એટલે સારું જેમાં થવાનું હોય ને થયું હોય ને તો એમાં કે આ તો હું હતો એટલે છું, બાકી બીજો કોઈ કરી ન શકે. ઘણા ગામડામાં મંડળીયું હોય, સરપંચ હોય, આ સરપંચની ચૂંટણી આવે ને, એટલે ક્યાંક બે પાંચ સારા કામ કર્યા હોય, પણ હવે ગામડે ગામડે પક્ષા પક્ષિત આ બધું હાલતું જ હોય, એટલે તોય ફોર્મ તો ભર્યું હોય, થોડા મતે હારે, પણ હવે કોઈ રીતે પાછું મન તો મનાવવું. એ તો હું હતો એટલે આ એટલા કામ થયા, હવે કેમ કરે છે જોજો, તો એ તમને ખબર પડશે. એમ સારું થાય છે ત્યારે માણસ હંમેશા એમાં પોતાને જોડે છે. પણ ગીતામાં કર્મ સંસ્કાર અને કર્મ ભોગની નિવૃત્તિમાંથી ભગવાને એવું કીધું કે સારું કરવાવાળા અને કરાવવાવાળા પણ કોક છે, હું છું. અર્જુનને યુદ્ધ નહોતું કરવું, કારણ કે નજર સામે જે દેખાતું હતું એ તો સ્વજનના સંહાર સિવાય બીજું કાંઈ ન હતું, અને એને ધર્મ કઈ રીતે માનવો? સામાન્ય મનુષ્યથી માંડીને વિચારશીલ વ્યક્તિ પણ પિતામહ ગુરુ દ્રોણાચાર્ય જેવા, ભીષ્મ પિતામહ જેવા મહારથીઓને મારવા, પુષ્પમાળાથી જેની પૂજા કરવાની હોય અને એમની સામે બાણ ચલાવવાની વાત આવે ને કૃષ્ણ એમ કહે કે અર્જુન આજ તારા માટે મોટો પરમ ધર્મ છે, કેમ થાય? સ્વીકાર થાય? મનાય? અર્જુને સાફ શબ્દોમાં કીધું, કથમ ભીષ્મ મહમ શંકે દ્રોણમ ચ મધુસૂદનમ. કથમ શબ્દ એટલે શા માટે, કેમ તું આ કહે છે એમ, કે આને મારવા એ ધર્મ કહેવાય? કોઈ વ્યક્તિએ કાંઈ પણ સ્ટેટમેન્ટ આપ્યું અને એને એમ કહીએ આપણે કે તું કેમ કહેશો, કઈ રીતે કહેશો, એનો અર્થ શું? કે તું જે આ કહે છે સત્ય નથી એમ નહીં, તારા મગજમાં કંઈક છટકી ગયું હોય એવું લાગે છે એમ. કથમ શબ્દ દ્વારા ભાષ્યકારોએ એક યા બીજી રીતે અર્જુનના મનોભાવની અંદર કૃષ્ણ ભગવાન પ્રત્યે જે એક મનોવલણ હતું ને એનું નિરૂપણ કર્યું કે કૃષ્ણ તું આ જે બોલે છે ને એ બહુ વિચારપૂર્વકનું કે તથ્યવાળું હોય એવું લાગતું નથી, તારે આમાં સુધારણા કરવા જેવી છે એમ. એથી ને આમ ક્યાંક કેફમાં આવીને પીને ક્યાંક બોલતા નથી ને એમ. અને છતાંય કૃષ્ણ ભગવાન પોતાની રીતે બહુ સ્પષ્ટ હતા. ભગવાને એટલું જ કીધું કે જડ ધર્મ જ્યારે હોય ને ચૈતન્ય ધર્મ હોય ત્યારે ધર્મના ધરતલ એવા ચૈતન્ય ધર્મ તારી સામે હું ઊભો છું, અત્યારે હું જે કહું ને એ ધર્મ છે. અને એ જ સંદર્ભમાં ભગવાને પાછું નિર્ભયતાનું બિરુદ આપતા અર્જુનને એવું કીધું કે સર્વ ધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ. મારા એકને શરણે તું આવ. અને પૂર્ણ જ્યારે શરણાગતિ કોઈ સાધક કોઈ મુમુક્ષુ જ્યારે ભગવાનની સ્વીકારે છે ને, ત્યારે શરણાગતિના મંત્રથી લઈ અને આખી પ્રક્રિયા અને સંપ્રદાયની રીતમાં તો મહારાજે એવું જ કીધું છે કે એની કર્મની નિવૃત્તિ થઈ જાય છે. સંચિત કર્મને ભગવાન માફ કરે, ડિસ્ટ્રોય કરે એમ કહો ને. જન્મો જન્મ ધરીને જે ભોગવવાના કર્મ હોય અને અનેક જન્મ ધરીને જે કાંઈ કર્મ સંચિત થયા હોય એ બધાને નિવૃત્ત કરે, જેમ અગ્નિ દારૂના ઢગલામાં પડે અને બધોય દારૂ એ ભસ્મ થઈ જાય. ભગવદ આશ્રય કરનારા જીવાત્માના સંચિત કર્મને પરમાત્મા નાશ કરે. પ્રારબ્ધની અંદરે શરણાગતને રાહત કરી દે. બાકી ક્યારે? ક્રિયમાણ વર્તમાન હાલની જવાબદારી કોની? આપણી. અને એના માટે પાછી ગાઈડલાઈન આપી કે અમે જે શિક્ષાપત્રી ધર્મ નિરૂપણ કરનારા જે જે શાસ્ત્રો છે એ પ્રકારે રહેવું. તો ભગવદ્ આશ્રય સ્વીકારનાર કોઈ પણ સાધક છે, મુમુક્ષુ છે, તો એના કર્મની જવાબદારી પછી ભગવાન લે છે. એક નિયમ એવો છે કે કોઈ પણ કર્મ છે એનું ભોગવા વિના અને એનું ફળ આપ્યા વિના ક્યારેય નાશ પામતું નથી. કૃતમ કર્મ શુભાશુભમ અવશ્યમેવ ભોક્તવ્યમ. સારું કે નરસું કરેલું કર્મ છે અવશ્ય એને ભોગવવાનું તો હોય છે. મનુષ્ય શરીર છે એ કર્મયોની છે, એ સિવાયની અન્ય જે યોનિઓ છે એ ભોગ યોની છે. આ એક શરીર દ્વારા કરેલા કર્મ એ અન્ય દેહ ધરીને પાછા ભોગવવાના, પણ આ જન્મ અને જીવન મળ્યા પછી છે ભગવાનનો આશરો સ્વીકારી એમને આધીન થઈને રહે છે. જીવાત્માને સ્વાધીનતામાં જ હંમેશા સંસ્કૃતિ ઊભી થાય છે. કા સ્વકેન્દ્રિત બને અને કા પોતાને કરતા માને કે આ જે કાંઈ થાય છે એ તો હું કરું છું, મેં કર્યું છે એટલે આવું થયું. તો એ બધી જવાબદારી કોની થઈ ગઈ? કરતાની. પિતા હોય અને પુત્રને આજ્ઞા કરે કે આ કામ આવી રીતે તું આ કરી આવ. કર્યું કોણે? પુત્રએ. પણ છતાંય એનું જો નબળું પરિણામ આવ્યું તો ટેન્શન ને ચિંતા કોને? બોલો, છોકરો કરવાવાળો હોય તો એ શું વિચારે? શું કહે? બાપા એને કહે હોત ને એનો હિસાબ માગે, જવાબ માગે કે આનું ફળ આવું શું કામ આવ્યું? એમ પૂછે પણ ખરા શું કામ? માત્ર એ સાધન તરીકે નિમિત્ત બનીને પિતાના આદેશ અનુસાર એ કર્મ કરવામાં એ પ્રવૃત્ત થયો, નથી એને એમાં અહમ, નથી એને એમાં આસક્તિ. એવી રીતે આ જગતની અંદર ભગવાનની શરણાગતિ સ્વીકારીને પછી જીવાત્મા જ્યારે જે જે કર્મ કરે છે ભગવાનને આધીન થઈને કરે છે તો એ કર્મ એને બંધનનું કારણ પણ બને નહીં, ભોગવાનું કારણ પણ બને નહીં, પણ ભગવત પ્રસન્નતાનું કારણ બને. કારણ કે કોની આજ્ઞાથી કરે છે? પિતા તો એટલું જ વિચારે કે મેં કીધું એનું એમ કર્યું છે ને, બસ મારો આજ્ઞાંકિક છે ને. કેટલું કેમ થયું, થયું ન થયું, કેવું ક્યારે થયું એ મારે જોવાનું છે, એને નહીં. એટલે બે સિદ્ધાંત ગીતામાં કૃષ્ણ ભગવાનને આપ્યા કે કર્મ ભોગની નિવૃત્તિ માટે એક તો કોઈ પણ વ્યક્તિએ જે કાંઈ આપણાથી થતું હોય ને એમાં અહંકાર અને આસક્તિથી રહિત થઈને કર્મ કરવું, અને જે કરવું એ તદર્થે કર્મ કરવું, કે આનો બેનિફિટ મને નહીં, કોને મળવો જોઈએ? ભગવાનને મળવો જોઈએ. કંઈક સારી આપણીથી સેવા થઈ, કંઈક સારા કાર્યમાં આપણને યશ મળ્યો તો લોકો આપણને યશ આપે છે, કારણ કે એની નજરમાં આપણે દેખાઈએ છીએ. સ્થૂળ વ્યવહાર છે, ક્રિયા છે, પણ આખરે એ પ્રકારના વિચારો, એ પ્રકારની બુદ્ધિ, એ પ્રકારનો અવસર, એ પ્રકારની શક્તિ એ આપનારા કોણ છે? તો દેવાવાળો કોઈ બીજો હોય, કરવાવાળો કોઈ બીજો હોય, અને એનું પાછું કદર કરવાવાળો કોઈ ત્રીજો હોય, અને આપણે બધો હવાલો આપણી ઉપર લઈ લઈએ. હા, બરોબર છે, તોય જવાબદારી તારે ક્યાં ચિંતા કરવાની છે? બે બાજુ ફાયદો છે. અને એ કર્મનો આનંદ એ જ માણસના જીવનને કૃતાર્થતા અને પૂર્ણતાથી ભરે છે. બાકી સફળતા અને નિષ્ફળતાના દ્વંદ્વોની અંદર કંઈક ને કંઈક સારું થયું તો પોતાને યશભાગી બનાવે અને કરતા માને, પણ જ્યારે કંઈક ધારેલું હશે એવું પરિણામ નહીં આવે, વિપરીત પરિણામ આવશે, ત્યારે એ જ વ્યક્તિ વ્યથિત થશે, દુઃખી થશે, અને પાછા ભોગ સંસ્કૃતિ કર્મની તો ઊભી જ છે. અને એ જ કર્મ જો ભગવાનને કરતા માનીને કરવામાં આવે તો એ ભગવદ્ ભક્તિનું એક સાધન થઈ ગયું. એટલે ગીતામાં કીધું કે સ્વકર્મણા તમ અભ્યર્ચ સિદ્ધિમ વિંદતિ માનવા. જે પોતાની પસંદગી પ્રમાણે આશ્રમ ધર્મ સ્વીકાર્યો હોય તે આશ્રમ ધર્મનું અદલ રીતે પાલન કરવું એ પણ મારી એક પૂજાનો પ્રકાર છે. જીવાત્માનું કર્તૃત્વપણું ને ભોક્તૃત્વપણું અધિભૂત અધિદેવ અને અધ્યાત્મના આધારે શક્ય બને છે, પણ એ જ કર્મને જ્યારે ભગવત સંબંધથી જોડવામાં આવે, ભગવાનના અર્થે કરવામાં આવે, ભગવાનને માટે ભગવાનના બેનિફિટમાં જ્યારે કરવામાં આવે ત્યારે એ કર્મ છે એ નિર્ગુણ કર્મ બને છે. મનનિષ્ઠમ તો નિર્ગુણમ મતમ. કર્મ ખપાવવાની સંસ્કૃતિ કે એ વિચારસરણી સિદ્ધાંત આખો જુદો છે. મહારાજની વિચારસરણી કે હિન્દુ ધર્મના સંપ્રદાયોની પ્રણાલિકા, માણસ છે એ કર્મ કર્યા વિના ક્ષણ માત્ર રહી શકતો નથી, તો કર્મ કરે તો એને ફળ ભોગવવાની જવાબદારી થઈ જાય છે, તો શું કરવું? એ સાયકલ તોડવી કેમ? ચક્ર ચાલે છે એને. ત્યારે એના જવાબમાં એટલું જ કીધું કે ગુણમય પ્રકૃતિમાંથી ઉત્પન્ન થતા કર્મ અને કરવામાં આવતી ક્રિયાઓ એ જ્યારે ભગવાનના સંબંધે સહિત કરવામાં આવે છે, એમની આજ્ઞાથી કરવામાં આવે છે, એમના અર્થે કરવામાં આવે છે, ત્યારે એ જ કર્મ એ નિર્ગુણ કર્મ થઈ જાય છે, ભક્તિ કર્મ થઈ જાય છે, જીવાત્માને બંધન તોડાવનારું બને છે, માયામાંથી મુકાવનારું બને છે. એટલા માટે મહારાજે વચનામૃતમાં પણ એવું કીધું કે નિવૃત્તિ કરતાં અમને વિશેષ ભગવાન અને ભગવાનના ભક્તને અર્થે પ્રવૃત્તિ કરવી અને અમે નિવૃત્તિ માનીએ છીએ. આ સ્વામિનારાયણ ભગવાને નિવૃત્તિની વ્યાખ્યા કરી. કાંઈ ન કરવું એ નિવૃત્તિ નથી, પણ જે કરવું એ ભગવાન અને ભગવાનના ભક્તના બેનિફિટમાં કરવું ને, એ જ આપણને કર્મથી નિવૃત્ત કરે છે. મૂકી દેવાથી નિવૃત્ત નથી થવાતું. અર્જુને કીધું હતું કે મારે યુદ્ધ નથી કરવું, હું તો સંન્યાસથી થઈ જાય. ઘણી વખત ભીહ પડે ને આવો વૈરાગ ઉત્પન્ન થાય, પણ ભગવાને ના પાડી કે તું કર્મ સંન્યાસથી ક્યારેય નિવૃત્ત નહીં થઈ શકે. બાહ્ય કર્મનો તું ત્યાગ કરીશ, પણ મનમાં થતા હોય એ ઊભા થાય એનો હું? તારો પ્રકૃતિગત ધર્મ જ્યારે પણ આ કંઈક આવું જોઈશ ત્યારે તો પાછો ફૂલ ફોર્મમાં મેદાનમાં આવી જઈશ. એટલે ભગવાન કે હું કહું એમ તું કર. અને છેવટે જ્યારે અર્જુને કમિટમેન્ટ એવું આપ્યું, નષ્ટો મોહ સ્મૃતિર લબ્ધવા કરિષ્ય વચનમ તવ, તો એને કર્મ ક્યાં ભોગવવાના આવ્યા? અને કુરુક્ષેત્રના મેદાનમાં જે ભગવાને કીધું હતું એ થવાનું છે એ તો નજર સામે હતું, અને કરવાનું મુખ્ય રોલ કોને ભજાવ્યો? ઝાઝાને મારવામાં નિમિત્ત કોણ બન્યા હશે? અર્જુન સ્થૂળ પ્રક્રિયામાં. લૌકિક રીતે જોવે તોય વધારે માં વધારે પૂરા કોને કર્યા, કોને કર્યા હશે? અને છતાંય એક વખત અર્જુનના હૃદયમાં એમ થઈ ગયું કે હું કરવા વાળો છું જ નહીં, કરવાવાળા તો કૃષ્ણ છે. અને ભગવાને એને થોડુંક આવી હિંમત આપવા બતાવી પણ દીધું હતું કે અર્જુન આ તો જ્યારે હસ્તિનાપુરમાં વિષ્ટિ કરવા ગયો હતો ને ત્યારે એ કૌરવ સભામાં દુર્યોધન માનતો નહોતો ને ત્યારે જ મેં આમાં આંગળી ચીંધીને એમ કીધું હતું કે આ મારા પ્રસ્તાવને તમે ઠુકરાવો છો ને માનવા તૈયાર નથી, સ્વીકારતા નથી, પાંચ ગામડા પણ પાંડવોને આપવા તૈયાર નથી. તો મારી નજર સામે હું અત્યારે જોઉં છું કે કુરુક્ષેત્રના મેદાનમાં તમારા મડદા ઉપર ગીધડા અને કૂતરાને મિઝબાની માનતા જોઉં છું. હવે એક દૂત તરીકે ગયા હોય અને આવા સાફ શબ્દોમાં એને ચિતાર આપી દેવો, એ કૃષ્ણ ભગવાનની ભીતરની સુચિતા કેવી હશે? પાંચ ગામડાની માગણીની સામે ભગવાને પડકાર કરીને એને એટલું કહી દીધું કે તમારા મડદાઓ ઉપર કૂતરા અને ગીધડાને મિઝબાની માનતા જોઉં છું કુરુક્ષેત્રના મેદાનમાં. અને એ આંગળી ભગવાન કે મેં આમ ચીંધી હતી ને ત્યારે જ એ બધાને પ્રાણ ખેંચી લીધા હતા. ખાલી આ તો હાલતા ચાલતા ખોખા હતા. અર્જુન હવે તારે એને ખાલી હેઠા પાડવાનું કામ કરવાનું છે. હવે આવું જેને જોઈ લીધું હોય ને આવું જેને નક્કી થઈ ગયું હોય એને પછી એમ થાય કે અરે મારાથી એટલા બધા મરી ગયા અને આ બધા મારા હતા, એ મારા થવું પાપ થઈ ગયું. યુધિષ્ઠિર મહારાજની થોડી થિંકિંગ પ્રોસેસ જુદી હતી. તો ઝાઝુ કામ અર્જુને કર્યું અને હસ્તિનાપુરની ગાદી ઉપર રાજ્યાભિષેક યુધિષ્ઠિર મહારાજનો થયો, તોય શોક મેટ્યો નહીં, દુઃખી મેટ્યા નહીં. નારદજીએ સમજાવ્યા, સ્વયં શ્રીકૃષ્ણ ભગવાને સમજાવ્યા, તોય સંશય નિવૃત્ત થયો, શોક નિવૃત્ત થયો નહીં. બાણશયા ઉપર સુતેલા ભીષ્મ પિતામાએ જ્યારે વિશુદ્ધ જ્ઞાન ભીષ્મ પિતામાને ઉત્પન્ન થયું ત્યારે ધર્મનો ઉપદેશ યુધિષ્ઠિર મહારાજે એને આપ્યો ત્યારે કંઈક કંઈક થોડુંક રાગે ચડ્યું, પણ અર્જુનને ક્યારે સંશય થયો નહીં. કર્મની નિવૃત્તિ માટે ભગવાનની આજ્ઞાથી પોતાને નિમિત્ત બાંધીને ભગવાનના સંબંધવાળું કર્મ કરવું એ ભક્તિ કર્મ છે, એ નિર્ગુણ કર્મ છે. એ આપણને ગુણથી પર કરે છે, ગુણાતીત બનાવે છે. અને છેલ્લે આ વચનામૃતની અંદર આત્મદર્શન અને પરમાત્મ દર્શન માટે કેવી દ્રષ્ટિને પામો હોય ને એ સિદ્ધાંતને મહારાજે પાછો ત્યાં લગાડ્યો છે કે જે નિરાવરણ દ્રષ્ટિને પામો હોય ને એને જ પરમાત્માનું આત્માનું પૂર્ણ દર્શન થાય છે. નિર્ગુણ ભાવને જે પામ્યો હોય. અહીંયા થોડું તાત્વિક અર્થમની અંદર જે મહારાજે આત્મા જીવાત્માના કર્મના ભોગતાપણા તરીકે નિરૂપણ કરવાની જે બાબત છે શાસ્ત્રના સિદ્ધાંત પ્રમાણેની, અને ત્યાં ગુણાતીતાનંદ સ્વામીએ થોડુંક લોકભોગ્ય અને વાર્તા સંગ્રહની શૈલીમાં આ જ શબ્દોનો અર્થ કરેલો છે. જીવ સીધે સીધો કોઈ પણ વિષય કે સુખ દુઃખ એની અનુભૂતિ કરી શકતો નથી, પણ આ ત્રણના આધારે કરી શકે છે. આવી વાત સાંભળીને નિત્યાનંદ સ્વામીએ આશંકા કરી કે મહારાજ, જીવ સર્વદેહમાં સમાનપણે વ્યાપીને રહ્યો છે અને હૃદયાકાશને વિશે વિશેષપણે કરીને રહ્યો છે, તો પછી સરખું જાણપણું કેમ નથી બધામાં? જીવમાં એક સરખો રહ્યો છે. મહારાજે જવાબમાં એવું કીધું કે ઇન્દ્રિયો અંતઃકરણ, એનું ઉપાદાન એટલે એનું મટીરિયલ બનવાનું. ઉપાદાન કારણ કોને કહેવાય? કે જેમાંથી બને એને ઉપાદાન કારણ કહેવાય. ઘડો હોય એ માટીમાંથી બને. મુખ્ય કન્ટેન્ટ કયું એનું? ડૉક્ટર સાહેબ, મુખ્ય કન્ટેન્ટ કયું હોય? માટી. તો જેમાંથી બને એ એનું ઉપાદાન કારણ. ઉપાદાન એને કહેવાય કે એના વિના એ સંભવિત ન થઈ શકે. માટી વિના ક્યારેય ઘડો બની ન શકે, તો માટી એ ઘડાનું ઉપાદાન કારણ છે. ઇન્દ્રિયો અંતઃકરણના ઉપાદાન દ્રવ્ય દેહ પંચભૂતમાંથી એનું સર્જન થયું છે. ઇન્દ્રિયો અંતઃકરણ પાછો એનું અહંકાર તત્વમાંથી એ સર્જાયેલા છે. મટીરિયલ પંચભૂતનું છે, અહંકાર તત્વનું એ સર્જન છે, અને પાછો અહંકાર છે એ સાત્વિક, રાજસી અને તામસી, એ ત્રણ પ્રકારના અહંકારમાંથી આખી એ પ્રક્રિયા અને પ્રોસેસ થયેલી છે. એમાં પણ આ રહેલા છે. હવે કોઈ પણ વસ્તુ એક શુદ્ધ હોય એની અંદર કંઈક અલગ અલગ બીજી વસ્તુનું સંમિશ્રણ થાય, એટલે મૂળ કન્ટેન હોય, મૂળ જે એનું ફોર્મ હોય એમાં પરિવર્તન આવે કે ન આવે? પિંડીકરણની પ્રક્રિયા, આખી પંચીકરણની પ્રક્રિયાઓ છે વેદાર્થ સંગ્રહની અંદર, યતેન્દ્રમત દીપિકાની અંદર બહુ વિશદ આનું સૂક્ષ્મ વિવેચન કરવામાં આવેલું છે. જેટલું મહારાજે અહીંયા સીધું એટલું સ્પષ્ટ કર્યું, નિત્યાનંદ સ્વામીએ પ્રશ્ન કર્યો એનું કે ઇન્દ્રિયો અંતઃકરણ અને હૃદયમાં કે જ્યાં જ્યાં બીજા ફંક્શનો છે એમાં જીવાત્માનું જાણપણું બધામાં સરખું છે કે અધિક ન્યૂન છે? મહારાજ કે જેટલું જેમાં પરિશુદ્ધતા છે એટલું એમાં વિશેષ છે. દરેક ઇન્દ્રિયોમાં પણ સરખું નથી. નાક, કાન વગેરે ઇન્દ્રિયોમાં એટલું નથી કે જેટલું આંખ વગેરેમાં છે, સૂક્ષ્મ શરીરમાં છે. એટલે મહારાજે એમાં દ્રષ્ટાંત આપ્યું એવું કે કાચની ભૂંગળી હોય, પેલી પૂતળી હોય, તો એમાં જેટલો આકાશ હોય અને અંદર જેટલું પ્રકાશ જાય એટલો એ વધારે પ્રકાશિત થાય, ને જેટલો ઓછો હોય અંદર અવકાશ ઓછો હોય તો એ ઓછું એમાં થાય. અનુભૂતિના સાધનોની નિર્મળતા એક સરખી ન હોવાથી જીવાત્માનું એ ફંક્શન સાધનમાં અધિકપણું ને ન્યૂનપણું છે. જેટલું જે વધારે પરિશુદ્ધ એટલું એમાં વધારે પ્રકાશપણું, જીવાત્માનો વધારે એમાં સંચાર છે. બ્રહ્માનંદ સ્વામીએ બીજો પ્રશ્ન પૂછ્યો તો મારા જીવને કેટલા કે તારા જેવો કીધો, કેટલા કે દીવાની જ્યોત જેવો કીધો, કેટલા કે બપોરિયા જેવો, એટલે શું નગર ઘણા એમ કહેતા હશે કે આ બપોર ટાણો એટલે એવો જીવ કેવો, એમ દિવાળી ઉપર જુદા જુદા કલર વાળી પેલી આવે ને દિવાસળી જેવું, શું કહે એને દિવાળી બપોરિયા જ કહેતા હશે, એટલે એવો શબ્દ પ્રયોગ મહારાજે કર્યો. મહારાજે એનો જવાબ એવો આપ્યો કે જેને અક્ષી વિદ્યા સિદ્ધ થઈ છે. ઉપનિષદની અંદર આ અલગ અલગ પ્રકારની વિદ્યાઓનું નિરૂપણ છે અને એ વિદ્યાઓ આત્મસાત કરવા માટેની શાસ્ત્રોની અંદર જુદી જુદી એની પ્રક્રિયાને રીત પણ બતાવેલી છે. પણ મહારાજ અહીંયા બહુ વિસ્તાર વાતનો ન થાય એટલે ટૂંકમાં એટલું જ કીધું કે એ અક્ષી વિદ્યા જેને સિદ્ધ થઈ હોય તેને નેત્ર દ્વારા જ એટલે આંખ દ્વારા જીવનું દર્શન છે અને ભગવાનનું દર્શન છે એને શક્ય બને છે. આ વિદ્યા જેને સિદ્ધ થઈ હોય એટલે એને જીવાત્માનું દર્શન અને પરમાત્માનું દર્શન, ભગવાનની મૂર્તિ એને દેખાય છે, દર્શન શક્ય બને છે. અક્ષી વિદ્યા ગોપાળાનંદ સ્વામીને આત્મસાત કરેલી હતી એટલે તો બાળપણથી ને જેના જીવન પ્રસંગો આ એક એક છે એ સીધું જ, એટલે તો જન્મ સિદ્ધિ એ યોગી હતા. નિષ્કુળાનંદ સ્વામી એનું પ્રમાણ કર્યું. ચરિત્ર પ્રસંગોની અંદર ગોપાળાનંદ સ્વામીના જે જે પ્રસંગો હતા તો એમાં પ્રકૃતિને પરથી અને ભગવત સાક્ષાત્કાર અને ભગવાન દર્શન એના સહજ પ્રસંગો બધા ચરિત્ર ઐશ્વર્ય પ્રતાપ પ્રસંગો બધા લખેલા છે. એ અક્ષી વિદ્યા. એટલે અક્ષી વિદ્યા જેને સિદ્ધ થયેલી હોય એને આત્મદર્શન અને પરમાત્મા ભગવાનની મૂર્તિનું દર્શન એ શક્ય બને છે, સંપૂર્ણ હોય છે. પણ જે આજ મહારાજ એવું કીધું ને કે ભગવાનને જેને આવી રીતે મૂર્તિનો સાક્ષાત્કાર થયો હોય તો એ તો પછી દૂરદર્શન દૂરશ્રવણરૂપ આના સિદ્ધિઓ બધી આના હાથે બ્રહ્માંડની વસ્તુને પણ મેળવી શકે છે. પ્રકૃતિના કાર્યોને બ્રહ્માંડની રચનાઓ અને ભગવાનના ધામને પણ આ જ આંખે જોઈ શકે છે. ગોલોક કે ફંક્શન એ બદલી નથી જતા પણ એના અંતઃકરણની પરિશુદ્ધતા એટલી પરાકાષ્ઠાએ પહોંચેલી હોય કે જેના અહમ આસક્તિ મમતા એનું વિસર્જન થઈ ગયું હોય, અહમ પ્રત્યે ભગવાનની સાથે જોડાઈ ગયો હોય અને ભગવાનની સાથેનો અહમ પ્રત્યે એક જ્યારે બની જાય ત્યારે ભગવત ચેતના અને આવી પરમાત્માના એવા મહાપુરુષની મહત ચેતના એ બેયનું એક્ય સધાય, પછી એની પ્રક્રિયાઓ મહારાજે ત્યાં પ્રશ્નના અનુસંધાને કોને જ્ઞાનની વૃદ્ધિ થાય છે અને કોને ઇન્દ્રિયોની શક્તિની વૃદ્ધિ થાય છે એમાં બધી એ વાત મહારાજે કરી છે. પણ વિશેષ કરીને ત્યાં પાછું મહારાજે એવું કીધું કે પ્રવૃત્તિ માર્ગને જોડાયેલા હોય તો એને જ્ઞાનની વૃદ્ધિ થાય છે અને યોગ માર્ગે કરીને જે સાધન કરી અને આ સાધના કરતા હોય તો એને ઇન્દ્રિયોની શક્તિની વૃદ્ધિ થાય છે અને એના દ્વારા એ આવું કરે છે. પણ વિશેષ કરીને પ્રક્રિયાના ભાગરૂપે નડતરરૂપ જે આવરણો હોય ભગવાનના સંબંધ કેળવવામાં કે ભગવાનની સાથે એકતા સાધવામાં જે અડચણરૂપ હોય એ સાધન કરી અને જે આવા પરિશુદ્ધ થાય છે તો પછી ભગવત ચેતના અને એવા મહાપુરુષની ચેતના એ બંને એકમેક થઈ જાય છે. એટલે પછી ભગવાન જે બધું કરી શકે એવા મહત પુરુષ પણ કરી શકે, આખી એક સાધન દશાની સ્થિતિ એ પ્રકારની એની થતી હોય છે. અહીંયા મહારાજે એવું કીધું કે અક્ષી વિદ્યા જેને સિદ્ધ થઈ હોય તો એ જીવાત્માનું દર્શન અને પરમાત્માની મૂર્તિનું દર્શન પણ કરી શકે છે. પણ ઇન્દ્રિયો દ્વારા લક્ષ્ય જેને સિદ્ધ થયો છે એ તો આત્માને દેખે છે, મહારાજે એવું કીધું. પણ નિરાવરણ દ્રષ્ટિ નથી થઈ ત્યાં સુધી એને માત્ર આત્માનું પણ એક ભાગનું દર્શન શક્ય બને છે, સંપૂર્ણ આત્મદર્શન નહીં. ગાયનું દ્રષ્ટાંત મહારાજે આપ્યું, કોઈએ પૂંછડું, કોઈએ પગ, કોઈ આંચળ, કાન, સમ્યક દર્શન ગાય જોઈ એવું કહેવાય. પણ એક વચનામૃતમાં મહારાજે હાથીનું દ્રષ્ટાંત આપ્યું છે, તો કોઈએ પગ હાથમાં આવ્યો તો એણે વર્ણન કેવો કર્યું કે હાથી કેવો, અને પૂંછડું આવ્યું તો, સૂંઢ આવી તો, કાન આવ્યો તો, એક અંગનું વર્ણન છે, સંપૂર્ણ નહીં. એમ મહારાજ કહે આવી રીતે નિરાવરણ દ્રષ્ટિ જેની નથી થઈ ત્યાં સુધી એનું આત્મદર્શન પણ એક દેશી હોય છે, સંપૂર્ણ દર્શન એને થતું નથી. સમ્યક એટલે સારી રીતે, સંપૂર્ણ, પૂરેપૂરું. અને સમ્યક દર્શન ન થવું એટલે પૂરેપૂરું નહીં, એક ભાગનું અથવા તો એક કોઈ પણ પાર્ટનું ફંક્શન પૂરેપૂરું ન થયું કે તે જ દેખાણ હોય. કોઈ એક ભાગનું દર્શન જ્યાં સુધી પૂર્ણ ન કહેવાય, પછી મહારાજે ત્યાં આમ તો એક ગાયનું દ્રષ્ટાંત આપ્યું ને બીજું આ પૂતળીનું, કાચની પૂતળીનું દ્રષ્ટાંત આપ્યું. સામાન્ય એ વખતે ગામડાના હરિભક્તો હોય તો એને પણ આત્મા પરમાત્માના દર્શનની જે વાત સમજાવી હોય તો સમજી શકાય એવા દ્રષ્ટાંતથી મહારાજે એનો ઉત્તર કર્યો. એ વખતે નિત્યાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો કે મહારાજ, જીવ નિરાકાર કહ્યો છે તો એ જીવમાં ભગવાન રહ્યા છે? યો અંતર્યામી તયા સ્થિત. જીવને તો નિરાકાર કહ્યો તો જીવ નિરાકારની અંદર જે ભગવાન રહ્યા છે એ ભગવાન સાકાર છે કે નિરાકાર છે? નિત્યાનંદ સ્વામી હતા ને વિદ્વાન, એટલે પ્રશ્ન પણ એવો કર્યો. આગળના પ્રશ્ન નિત્યાનંદ સ્વામીનો, બ્રહ્માનંદ સ્વામી પણ એવા જ શાસ્ત્રના ગહન જ્ઞાતા હતા. એટલે આખા વચનામૃતની અંદર વાત તો આત્મા પરમાત્મા અને તત્વલક્ષી અને સનાતન શાસ્ત્રોના સિદ્ધાંતરૂપ નિરૂપણની વાત છે. મહારાજ, આ જીવ નિરાકાર છે તો નિરાકાર એવા જીવની અંદર રહેલા ભગવાન છે એ સાકાર છે કે નિરાકાર છે? મહારાજે જવાબ આપ્યો કે ભગવાન તો સાકાર જ રહ્યા છે. મહારાજનું અમુક સ્ટેટમેન્ટ બહુ સ્પષ્ટ જ હોય, ગોળ ગોળ ગોળ ગોળ કરીને કાંઈ નહીં. પછી મહારાજે થોડી એની સમજણ આપી, ભગવાન છે એ દેખાતા નથી જીવાત્મામાં, જો સાકાર હોય તો દેખાવા જોઈએ. એટલે મહારાજે પહેલી સ્પષ્ટતા તો એ કરી દીધી કે ભગવાન છે એ તો સાકાર જ છે, પણ જે જીવાત્માને દેખાતા નથી આપણને, તો મહારાજે એવું કીધું કે એ તો જીવની વૃત્તિના નિરોધને માટે ભગવાન દેખાતા નથી, બાકી છે તો ભગવાન સાકાર જ. આવો જવાબ મહારાજે આપ્યો એટલે ફરી નિત્યાનંદ સ્વામીએ પ્રશ્ન કર્યો કે મહારાજ, પરમાત્મા જીવાત્મામાં રહ્યા છે તો એ પુરુષ રૂપે રહ્યા છે, અક્ષર રૂપે રહ્યા છે, કે સ્વયં પોતે પુરુષોત્તમ રહ્યા છે? નિત્યાનંદ સ્વામી એમને કંઈ મૂકી દે અને તમે કીધું એમ હા. ઘણી વખત આપણે કથા સાંભળતા હોઈએ તો ન હોય, માથું હલાવવાની પ્રેક્ટિસ જ હોય, એમ સમજાય ન સમજાય, શાસ્ત્રમાં પાછું મળતું આવે છે કે નહીં, પરંપરામાં ફિટ બેસે છે કે નહીં, આપણને ખાલી કેટલું જ આવડતું હોય માથું હલાવતા જ આવડતું એમ. એટલે હાવ માથું હલાવવા વાળા હરિભગત ન થવું. ઇન્દ્રિયોના દેવતા સુધીની વાત થઈ ગઈ, ભગવાન સાકાર છે એની સ્પષ્ટતા થઈ ગઈ, જીવમાં પરમાત્મા રહ્યા છે એ બધું તો બરોબર છે, અને દેખાતા નથી તો એની મહારાજે સ્પષ્ટતા કરી દીધી. પછી નિત્યાનંદ સ્વામીએ પૂછ્યું કે હવે તો એ જીવાત્મામાં ભગવાન રહ્યા છે તો એ પુરુષ રૂપે છે કે અક્ષર રૂપે છે કે સ્વયં પોતે પુરુષોત્તમ રૂપે રહ્યા છે? ત્યારે મહારાજે ભાગવતનું વિધાન લઈને એવું કીધું કે ઉદ્ધવજીને જ્યારે કૃષ્ણ ભગવાને ગોપીઓને સમજાવવા માટે મોકલ્યા ત્યારે શુદ્ધ ગુજરાતીમાં કહેવું હોય ને તો ભગવાને એવું કીધું હતું કે તમે ત્યાં જઈને, તમે તો મહાજ્ઞાની છો એટલે વાત એવી કરજો કે જે આ અણુ અણુમાં બ્રહ્માંડમાં વ્યાપીને રહ્યા છે ને ભગવાન, એ વ્યાપક સ્વરૂપે વિરાટ સ્વરૂપે રહ્યા છે અને તમારામાં એ જ ભગવાન સૂક્ષ્મ રૂપે રહ્યા છે. એટલે તમારા ચિત્ત અને મનની વૃત્તિઓનો નિરોધ કરી અને એ બ્રહ્મને તમે સંભાળો અને એનો સાક્ષાત્કાર કરો એટલે તમને કૃષ્ણ વિયોગ વ્યથા એ મટી જશે. એ વખતે ભગવાને જે કીધેલું કે હું આવી રીતે પંચમહાભૂતની અંદર વ્યાપક સ્વરૂપે રહ્યો છું અને એવી જ રીતે પાછો સૂક્ષ્મ રૂપે પિંડમાં પણ રહ્યો છું. પુરુષેણ આત્મભૂતેન વીર્ય માધત્તે વીર્યવાન, ભાગવતના તૃતીય સ્કંદના પંચમ અધ્યાયની અંદર આનું નિરૂપણ કર્યું છે હોતા કે પરમાત્મા પુરુષ અક્ષર બ્રહ્મ આદિકના માધ્યમથી આ સૃષ્ટિ કરે છે. જીવમાં રહ્યા છે એ ભગવાન તત્વના માધ્યમથી રહ્યા છે કે સીધા જ પોતે રહ્યા છે? જો આ સૃષ્ટિ કરે છે ભગવાન ત્યારે તો આના માધ્યમથી કરે છે. તો જીવમાં જે રહ્યા છે એ ભગવાન કેવી રીતે રહ્યા છે? પોતે જ રહ્યા છે કે માધ્યમથી રહ્યા છે? મહારાજે એનો જવાબ એવો કીધો કે ગમે તે રીતે રહ્યા હોય. મહારાજે શું કીધું? કારણ કે સૃષ્ટિથી લઈ અને બધામાં ભગવાન જે કરે છે એ આના માધ્યમથી જ કરે છે. પુરુષ અક્ષર એ આદિકના માધ્યમથી તો બધી સૃષ્ટિ કરે છે. કેટલો ગહન પ્રશ્ન, અને છતાંય શાસ્ત્રની રીતે સર્વસંમત એવો ઉત્તર મહારાજે આપતા એવું કીધું. મહારાજ કે ગમે તે રીતે ભગવાન જીવાત્માના હૃદયમાં રહ્યા હોય, ગમે તે રૂપે રહ્યા હોય, પણ એમ માનવું કે જે પુરુષ છે, જે અક્ષર છે, એ પિંડ કે બ્રહ્માંડની અંદર જે કાંઈ કાર્ય કરે છે એ અક્ષરપતિ એવા જે પુરુષોત્તમ નારાયણ એની મરજી વિના એમની ઈચ્છાથી ચલાયમાન થઈ અને અણુ માત્ર પણ કરતા નથી, અને અક્ષર કે પુરુષ એના પ્રકાશને દેનારા, એને શક્તિને આપનારા એ પણ પુરુષોત્તમ નારાયણ છે. અને પુરુષ અક્ષર અને પુરુષોત્તમ જે અક્ષરપતિ એ પ્રકાશપણે કરીને તો સજાતીય છે, છતાંય મહારાજે કીધું કે સજાતીય છે પણ એમાં ભેદ બહુ છે. પણ સ્ટેટમેન્ટ એવું આપ્યું કે એ ભેદ બીજાને જાણ્યામાં આવે એમ નથી. એટલે મહારાજને કહેવાનો અર્થ એ છે કે ત્રણેયને હું સજાતીય ભલે તેજ હોય છતાંય સરખું નથી, એની જાત હરખી કહેવાય. સમુદ્રમાંથી એક ઘડો પાણીનો ભરવામાં આવે તો પાણી સમુદ્રનું અને ઘડાનું એ સજાતીય કહેવાય, પણ ઘડો અને સમુદ્ર એક ન કહેવાય. એમ પુરુષ અને અક્ષર તેજે કરીને સજાતીય હોવા છતાંય પણ પુરુષોત્તમ નારાયણ જ એના ભેદને જાણે છે. એટલે મહારાજ એવું કીધું કે એના ભેદ અતિશય છે, પણ એ કોઈને જાણ્યામાં આવે એમ નથી. એક ભગવાન જ જાણે છે કે એ તત્વ ક્યાં છે અને એની લિમિટેશન કેટલી છે. અને હું પુરુષોત્તમ નારાયણ એ તત્વ શું છું એ ભગવાનને ખબર છે, પોતાને ખબર છે. એટલા માટે એવું કીધું કે અક્ષર પર્યંત પુરુષોત્તમ નારાયણની સમાન કોઈ થવાને સમર્થ નથી. પુરુષ અને અક્ષર પણ એ પરમાત્માને આધીન રહે છે. મહાપુરુષ જે આ બ્રહ્માંડોનું વિરાટ નારાયણનું સર્જન એમાંથી થાય છે બધું જ. એટલા માટે સમાનપણે તેજમાં સજાતી હોવા છતાંય મહારાજ કે એમાં તો ભેદ છે, એ બીજાને પણ જાણ્યામાં આવતા નથી. જીવનું છે, પુરુષ પુરુષ ઈશ્વરતા બધાના સજાતીય આત્માને પરમાત્માના જે સજાતીય અને સામ્ય ગુણો કીધા છે તો એ બધા સમાન છે, સજાતીય છે, પણ ભગવાન સરખા નથી, અલ્પ માત્રામાં છે. બ્રહ્મવિત બ્રહ્મેવ ભવતી આ બધા જે વેદના સિદ્ધાંતો છે તો એ ભગવાનના સાયુજ્યપણાને પામી જાય છે. મુક્તોનું જ્યાં વર્ણન આવે તો મુક્ત પણ આવા થઈ જાય છે, તો એનો અર્થ એવો નથી કે એ બ્રહ્મ એટલે ભગવાન બની જાય છે. એના જેવો તો કોઈ બીજો થતો નથી, થઈ પણ શકતો નથી. પણ સજાતીય ગુણ ભગવાનના એની ઉપાસના ભક્તિ કરવાથી આવે છે, ભગવાનની કૃપાથી તે ભેદ શક્ય બને છે. ભગવાન જીવમાં પુરુષ હોય કે અક્ષર હોય, ગમે તે ભગવાનની મરજીને આધીન થકા જે કાર્ય કરે છે, કામ કરે છે. એટલે પરમાત્મા પોતે જેમાં કામ કરે છે ને કરે છે એને એમાં રહ્યા છે એમ જ માનવાનું. કેવી રીતે થાય છે ને કેમ થાય છે એ કદાચ સમજાય નહીં, પણ અક્ષર અને પુરુષ આ બધું જ જે સર્જનનું કાર્ય અને સંચાલનનું કાર્ય કરે છે, પણ આખરે કરે છે કોણ? જેમ પિતાએ પુત્રને કીધું કે આ તું કરી આવો, એટલે એ કરી આવ્યો, તો કર્યું કોણે કહેવાય? પિતાએ. છેલ્લા પ્રશ્નની અંદર મહારાજે એવું કીધું કે વેદાંત યોગ અને સાંખ્ય એનો સિદ્ધાંત દરેકનો જુદો જુદો છે. ચાર શાસ્ત્રે કરીને ભગવાનને જાણવા એ વચનામૃતની અંદરે આ ચારેય શાસ્ત્રનું તાત્પર્ય અને સિદ્ધાંત વિશેષ કરીને એ વખતે એનું નિરૂપણ કરેલી, વાત પણ કરેલી. યોગશાસ્ત્ર છે એ ભગવાનને કેવી રીતે જાણે છે, પંચરાત્ર શાસ્ત્ર છે એ ભગવાનને સમજવા માટે કેવી રીતે ઉપયોગી થાય છે. અહીંયા મહારાજે આ ત્રણ સનાતન શાસ્ત્રની વાત કરી કે યોગશાસ્ત્ર છે એનો મત કેવો છે, સાંખ્યનો મત શું છે, અને વેદાંતમાંથી મુખ્યપણે આપણે શું સમજવાનું છે. સાંખ્યવાળા છે આત્મ સ્વરૂપની સાધનાને વિશેષ કરીને કેન્દ્ર સ્થાને માને છે, ઇન્દ્રિયોને પોતાથી અલગ માને છે, છતાંય સ ઐશ્વર્ય સાંખ્યવાદ શૈશ્વર્ય સાંખ્યવાદ છે એ વિશેષ એમાં કંઈક અંશે ભગવાનનું નિરૂપણ કરવામાં આવેલું છે. બાકી આત્મ સાધનાને કેન્દ્ર સ્થાને રાખીને સાંખ્યનું નિરૂપણ થયેલું છે. સાધનો જે જે સાંખ્યશાસ્ત્રમાં કહ્યા છે એ તત્વોથી અલગ આત્માને કહ્યો એમાં નથી, આત્માને તત્વોની ભેળો જ ગણ્યો છે. પણ છતાંય સમજી લેવું એવું કે સાધનો કીધા છે એટલે કોકે કરવાના હોય ને કોકના માટે કરવાના હોય, ભલે ભેળા ગણ્યા તોય, નહીતર કરવાની શું જરૂર? કોઈના માટે જ ન હોય અને કોઈ છે જ નહીં તો કરવાની શું જરૂર? પણ સાધનનું નિરૂપણ કર્યું છે, શ્રવણ મનન નિધિ ધ્યાસ વગેરે સાધન ચતુષ્ટય, તો એનો અર્થ એ છે કે આત્માને અલગ માની અને એ બધું નિરૂપણ કરેલું છે. ઇન્દ્રિયો અંતઃકરણને પોતાના માનવા જ નથી, તો એનાથી ડરવાની શું જરૂર? એ સાંખ્યનો મત છે. એટલા માટે મહારાજ એવું કીધું, સાંખ્યવાળા છે નિર્ભય માને રહે છે, યોગવાળા છે એ 24 તત્વથી પર, જે 25માં પરમાત્માને માને છે, 26માં માને છે, 25માં જીવ ઈશ્વરને આત્માને માને છે. મન એકાગ્ર કરવાનું વિશેષ કરીને યોગમાં એનું નિરૂપણ કર્યું છે. ઇન્દ્રિયો અંતઃકરણને પોતાના માની પણ પોતાના વશમાં એને કંટ્રોલમાં રાખવા, સારી પેઠે એનું નિયમન કરવું અને ભગવાનમાં એને જોડવા, એ યોગનું તાત્પર્ય છે. માટે યોગવાળા છે એ થોડા ડરીને ચાલે છે કે આપણને આ ભૂલવે નહીં. મહારાજે એ મતને માન્ય ગણ્યો છે કે ઇન્દ્રિયોનો મનનો ક્યારેય વિશ્વાસ ન કરવો. વેદાંત શાસ્ત્ર છે એ ભગવાનનો અતિશય મહિમા સમજીને ભગવાનની આરાધના કરવાનું વિશેષપણે કરીને નિરૂપણ કરે છે. ભગવાનની ભક્તિ કરવા માટે ભગવાનનો મહિમા જરૂર છે અને ભગવાનના મહિમાનું નિરૂપણ વેદાંત શાસ્ત્રની અંદર કર્યું છે. છેલ્લે મહારાજે એવું કીધું કે સાંખ્યની દ્રષ્ટિ એ પુરુષ સુધી છે, યોગની દ્રષ્ટિ હિરણ્ય ગર્ભ સુધી છે, અને વેદાંતની દ્રષ્ટિ અને ઉપાસનાની સમજણ એ પુરુષોત્તમ નારાયણ સુધી છે. આ બે કરતાં પરમ તત્વ વેદાંતની અંદરથી મળે છે, અને પહેલામાં એથી નીચેના જે છે એની અંદર એનું ડેસ્ટિનેશન ત્યાં સુધી છે. એટલે ત્રણ જે સનાતન શાસ્ત્ર, યોગ, સાંખ્ય અને વેદાંત, એ ત્રણેયમાંથી એની સમજણ શું છે અને એમાં ભગવાનને કેવી રીતે સમજવા અને એ શાસ્ત્રના મૂળ કેન્દ્ર બિંદુ કેના કેના આધારે કેવી રીતે રહ્યા છે એનું નિરૂપણ મહારાજ કે આવી રીતે છે. પણ વેદાંત શાસ્ત્ર છે એ તો પુરુષોત્તમ નારાયણ તત્વનું જ નિરૂપણ કરે છે, એનો જ મહિમા ગાય છે, અને વિશેષ કરીને વેદાંતમાં ભગવાનના મહિમાનું નિરૂપણ કરેલું છે. આવી રીતે આ વચનામૃતની અંદર મહારાજે વિશેષ કરીને જીવાત્માનું સ્વરૂપ, જીવાત્મા કેવી રીતે કર્મ ભોગતા બને છે, અને સાથે નિત્યાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી વગેરે સંતોએ જે અધ્યાત્મલક્ષી પ્રશ્ન પૂછ્યા એનું મહારાજે સુંદર નિરૂપણ કર્યું છે. એ સમજ મહારાજે આપણને આત્મસાત કરવાની શક્તિ અર્પણ કરે એટલી વાત સાથે વચનામૃતને પૂર્ણ કરીએ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદે વિશ્વરમ ભક્તિધર્માત્મજમ વમ હરિ માધવમ કેશવમ કામદમ કારણમ શ્રી સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. સહજાનંદ સ્વામી મહારાજની જય. ત્યાં મંદિરમાં ભગવાનની મહાનિરાજન આરતી થશે, બધા ભક્તો દર્શને પધારશે.